સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, Swami Nara.

Swami Narayan, Swami Narayan, Swami Narayan. Swami Nara, Swami. જય સ્વામિનારાયણ. મારા ભક્તજનો, આજે સ્વામિનારાયણ મહામંત્ર જયંતિનો દિવસ, પરમ પવિત્ર સફલા એકાદશીનો મંગળ દિવસ છે. શ્રીજી મહારાજે આજથી 220 વર્ષ પહેલાં આ મહામંત્ર આપણા સૌના પરમ કલ્યાણ માટે, આચંતિક કલ્યાણ માટે મહારાજે આપ્યો. આજે દેશ વિદેશમાં ભગવાનના નામની, સ્વામિનારાયણ મહામંત્ર નામની અખંડ ધૂનો ચાલી રહી છે, ચાલે છે. આપણા સુરત ગુરુકુલમાં પણ ખૂબ ભવ્યતાથી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ, એમનું પણ આયોજન પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞાથી, પૂજ્ય ધર્મલોભદાસજી સ્વામી એમના માર્ગદર્શન પ્રમાણે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. આજે અમેરિકા, કેનેડા, વિદેશના હરિભક્તોએ પણ, કોરોના કાળ છે એટલે બધા ભક્તો એકત્ર થઈ અને ધૂન નથી કરી શકતા, પરંતુ સાંકળી ધૂન તરીકે ઘેરે ઘેરે અખંડ સવારથી સાંજ સુધી ભજન કર્યું છે. ઘણા બધા ભક્તો, ઘણા પરિવારો એવા છે જેમણે પોતાના ઘરે અખંડ 12 કલાકની ધૂનો કરી છે, 6 કલાકની ધૂનો કરી છે. અહીંયા ડલાસમાં પણ સવારે પ્રાતઃકાળની આરતી પછી બપોરના 11 વાગ્યા સુધી ધૂન થયેલી, અત્યારે સાંજે ફરી 1 કલાકની ધૂન થઈ. હજી પણ ડલાસના હરિભક્તો લગભગ બધા મળીને 70-80 કલાક જેવી ધૂનો અલગ અલગ ભક્તો બધા કરે છે. પરિવાર દીઠ બધા ભક્તોએ 1 કલાકની ધૂન વેચી લીધી છે. એવી જ રીતે સાન એન્ટોનિયોના પણ બધા ભક્તોએ, જ્યાં ઓછા ફેમિલી છે પણ એ બધા ભક્તોએ પણ વેચીને 12 કલાકની સાંકળી ધૂન એમનું આજે આયોજન કરેલું છે. હજી ઘણા બધા ભક્તોની ધૂન બાકી છે, ચાલે છે, પણ અહીંયા આપણે આ સભા હોય, અહીંયા ગુરુકુલમાં ધૂન થઈ તો અત્યારે પૂજ્યપાદ ભગવત ચરણદાસજી સ્વામી આપણા બધા વતી મહારાજનું જન્મંગલ નામાવલીથી પૂજન કરશે. ધૂન મહારાજના ચરણમાં આપણે અર્પણ કરીએ છીએ એવી ભાવનાથી, તો આપણે બધા પણ ઘેરે મનોમન આ પૂજનમાં જોડાઈશું. શક્યતા હોય તો થોડા ચોખા, ફૂલની પાંખડી હોય તો ઠીક છે, નહીં તરી ચોખા રાખી અને બધા ભક્તો ઘેરે પણ મહારાજનું પૂજન કરતા જજો. તો અત્યારે જન્મંગલ નામાવલીથી મહારાજના પૂજનમાં જઈશું. સ સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ અજન્મને નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ હરયે નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ ધાર્મિકાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ ભક્તિનંદનાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ બૃહદવ્રતધરાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ રાધા કૃષ્ણેષ્ટ દેવતાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ મરુત્સુત પ્રિયાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. કાલી ભૈરવદ્ય વાદ્યતિ ભીષણાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ જીતેન્દ્રિયાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. સીતાહારાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. તીવ્ર વૈરાગ્યાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. આસ્તિકાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. યોગેશ્વરાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ યોગ કલા પ્રવૃત્તયે નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ અતિધૈર્યવતે નમઃ. સ્વામી નારાયણાય નમઃ. જ્ઞાનીને નમઃ. સ્વામી નારાયણાય નમઃ. પરમહંસાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. તીર્થકૃતે નમઃ. સ્વામી નારાયણાય નમઃ. તીર્થિકાર્ચિતાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ ક્ષમાનિધયે નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ઓમ સદોન્નિદ્રાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. ધ્યાન નિષ્ઠાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. પ્રિયાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સિદ્ધેશ્વરાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સ્વતંત્રાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ પાષંડોચ્છેદન પટવે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ સ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ પ્રશાંતમૂર્તયે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. નિર્દોષાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. અસુરગુર્વાદિમોહનાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. અતિકારુણ્યનયનાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. મહાવ્રતાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સાધુશીલાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સાધુ વિપ્રપ્રપૂજકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સ્વામીને નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. કાલદોષ નિવારકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સચ્છાસ્ત્ર વ્યસનાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સદ્ય સમાધિ સ્થિતિ કારકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ કૃષ્ણાર્ચા સ્થાપન કરાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. કૌલદ્વિષે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. કલિતારકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. પ્રકાશ રૂપાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. નિર્દંભાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. સર્વજીવહિતાવહાય નમઃ. શ્રી સ્વામી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તિ સંપોષકાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ વાગ્મીને નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ ચતુર્વર્ગ ફલ પ્રદાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ નિર્મત્સરાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ભક્તવર્મણે નમઃ. સ્વામિનારાયણાય નમઃ. બુદ્ધિદાત્રે નમઃ. સ્વામિનારાયણાય નમઃ. અતિ પાવનાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. અબુદ્ધિર્તે નમઃ. સ્વામિનારાયણાય નમઃ. બ્રહ્મધામ દર્શકાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. અપરાજિતાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. આસમુદ્રાંત સત્કીર્તયે નમઃ. સ્વામિનારાયણાય નમઃ. શ્રીત સંસ્કૃતિ મોચનાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઉદારાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ કંદર્પ દર્પ દલનાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ વૈષ્ણવક્રતુકારકાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પંચાયતન સન્માનાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ નૈષ્ટિક વ્રત પોષકાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રગલ્ભાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. નિસ્પૃહાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સત્ય પ્રતિજ્ઞાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અરોષણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ દીર્ઘદર્શિને નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ષડુર્મી વિજયક્ષમાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ નિરહંકૃતયે નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અદ્રોહાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ઋજવે નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વોપકારકાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ નિયામકાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ઉપશમસ્થિતયે નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ વિનયવતે નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ગુરવે નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અજાતવૈરિને નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ નિર્લોભાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ મહાપુરુષાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ આત્મદાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અખંડિતાર્ષ મર્યાદાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ મનોનિગ્રહ યુક્તિજ્ઞાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ યમદૂત વિમોચકાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પૂર્ણકામાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સત્યવાદિને નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ગુણગ્રાહિણે નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ગતસ્મયાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સદાચાર પ્રિયતરાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વ મંગલ સદ્રુપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે મહારાજનું ઠાકોરજીનું પૂજન કર્યું. આજે મહામંત્ર જયંતિ છે ત્યારે અહીંયા સ્વામિનારાયણ મહામંત્રના મહિમાના નંદસંતોના પદો છે, એમનું અહીંયા આપણે ગાન કરીશું. ઘણા બધા કીર્તનો એવા છે અહીંયા જે બોલાશે એ ઝીલી શકાય એવા હશે. તો સાથે સાથે કદાચ આજે તમને ત્યાં નીચે સ્ક્રીન ઉપરના અક્ષરો નહીં દેખાય, પણ આપણે ઘણી વાર એ બધા પદો બોલી ગયેલા છીએ, તો એ પદોને હું સાથે સાથે ગાન કરતા જઈએ અને આ મહામંત્રના મહિમાને આપણા હૃદયમાં હૃદયસ્થ કરીએ તો ત્યારે કીર્તન ભક્તિ. હે દૂરી જનિયાના સંગને તજવારે મારે સ્વામી નારાયણ ભજવારે. સ્વામી નારાયણ ગાઉં લો Swami Narayana Dev, Swami Narayana Dev, Bhaja Mana, Swami Narayana. Because શાલાવાસી સબ સુખ દાશી Thank you. स्वामी नारायण सुमरण कर ले समरथ छे सुख धाम भज मन स्वामी नारायण नाम भज मन स्वामी नारायण नाम स्वामी नारायण सुमरण कर ले स्वामी नारायण सुमरण कर ले समरथ छे Oh, sarva dharma. ભગવાનની જય. હે સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. હે સ્વામી નારાયણ. Yeah.

જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા બાળક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિયા જગણાય એક, જો સ્વામી નારાયણ એક વાર રટે બીજા ના વર્ણન કોણયેનું, ષટક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે, ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ જાણે જજેનો મહિમા મહેશ, જા જા મહામુક્ત જનો વસાય આકાળ માતો જપે જથાય, જો અંત કાળે શ્રવણે સુણાય પાપી ગણો તે પણ મોક્ષ જાય, તે મંત્રથી ભૂત પિશાચ ભાગે તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, તે મંત્ર જેના મુખથી જપાય તે નાથ કી તો જમનાસી જાય, શ્રી સ્વામી નારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે, ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર તે તો યુતારે ભવ સિંધુ પાર, છયે ઋતુમાં દિવસે નિશાયે સર્વે ક્રિયામાં સમરો સદાયે, પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નીતે સ્મરવો સ્નેહે, જડે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય, જેણે મહાપાપ કર્યાય અનંત જેણે પીડ્યા બ્રાહ્મણ ઘેનુ સંત, તે સ્વામી નારાયણ નામ લેતા લાજી મરે છે મુખતી કહેતા, શ્રી સ્વામી નારાયણ નામ સાર છે પાપને તે પ્રજડાવનાર, પાપી ઘણું અંતર હોય જેનું બળ્યા વિના કે મરહે જ તેનું, પાપી ઘણું અંતર હોય જેનું બળ્યા વિના કે મરહે સ્વામિનારાયણ ભગવાનની જય. પાણી મંગલ રૂપિણી ચહસિતમ યસ્યાસ્તિ नास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दुर्विलसितम् नूनां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृश्च पादचलितम् यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियार्मङ्गलम् ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः आजना સ્વામિનારાયણ મહામંત્ર દિન પ્રાગટ્ય દિને સર્વે હરિભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ મંત્રનો મહિમા શ્લોક ગાન કર્યું. આ મંત્ર આમ તો આપ બધા જાણીએ છીએ કે ખુદ મહારાજે સ્વામિનારાયણ ભગવાને આ મંત્ર રામાનંદ સ્વામી ધામમાં ગયા અને 14મી સભામાં આ મંત્ર જાહેર કર્યો. રામાનંદ સ્વામી હતા ત્યારે સૌ જુદું જુદું ભજન કરતા હતા. કોઈ રાધે રાધે, કોઈ સીતારામ સીતારામ, કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ રાધે રાધે. મહારાજ કે એક ઘરમાં, એક આશ્રમમાં, એક સ્થાનમાં ભોજન અને ભજન એ બે એક જોઈએ. જે ઘરમાં ભોજન ને ભજન જુદું જુદું હોય એમાં એક રાગ ન થાય. એટલે મહારાજ કે આજથી હવે મંત્ર આપીએ છીએ, આ મંત્રનું ભજન કરજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ખુદ મહારાજે આ મંત્ર આપ્યો એમ, અને એટલા માટે આપણે કહીએ છીએ મહામંત્ર એમ. નિષ્કુળાનંદ સ્વામી તો એવું લખ્યું કે જે નામ લેતા નિર્દોષ થાય, જેનું નામ લેતા નિર્દોષ થઈ જાય એમ, દોષ ટળી જાય એમ. ગુણાત્માનંદ સ્વામીની વાતોમાં પણ સ્વામીએ લખ્યું કે આ મંત્ર તો એવો છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય. અને આ સત્સંગના ઇતિહાસમાં પણ કેટકેટલા પ્રસંગો, એક બે નહીં હો, અનેક પ્રસંગો છે. કાંઈ આ લોકને કાંઈ કષ્ટ કે આપત્તિ આવી હોય, આધિવ્યાધિ ઉપાધિ આવી હોય, અને આ મંત્રનો જાપ કર્યો હોય, આ મંત્ર રહેતા હોય, તો એના સ્વભાવો એના દોષો પણ નિવૃત્તિ પામે. અને એટલા માટે સ્વામી લખ્યું કે નામ લેતા નિર્દોષ થાય, જેના દર્શનથી દુષ્કૃત ટળે. દુષ્કૃત્યો હોય એ પણ જેના દર્શન થકી ટળી જાય, જેની કીર્તિ સાંભળે પાપ પ્રલય થઈ જાય. જેની કીર્તિ સાંભળે તો એના પાપનો પ્રલય થઈ જાય, પ્રલય કહેતા નાશ થઈ જાય. એવું ભગવાનનું નામ છે. એટલે આજના દિવસે 1858ની સાલમાં માગસર સુધી એકાદશીને દિવસે મહારાજે આ મંત્ર પ્રગટ કર્યો. જે ગોપાળાનંદ સ્વામી, જે ગુણાતીતાનંદ સ્વામી, જે મુક્તાનંદ સ્વામી, જે બ્રહ્માનંદ સ્વામી જે મંત્રનું રટન કરતા હતા એ જ મંત્ર આપણને મળ્યો છે. તો એ મંત્રનો દિવસે દિવસે આપણા અંતરમાં અધિક કેફ આવે. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી બે દિવસ પહેલાં જ હરિબળ ગીતામાં બહુ સરસ વાત કરી હતી. સ્વામી કે આપણે મૂર્તિને દર્શને દોડીએ કે આજે મારે દર્શનનું નિયમ છે, પણ ભગવાનનું નામ, ભગવાનની કથા, ભગવાનનું કીર્તન આ બધા છે એ ભગવાનના આશ્રયના રૂપો છે બધા એમ. ભલે કદાચ મૂર્તિ દૂર હોય અને ભગવાનનું નામ કોઈ લે, ભગવાનનું કોઈ કીર્તન કરે, ભગવાનની કથા સાંભળે, તો પણ એ ભગવાનનો એને આશરો છે. સ્વામીએ રામકિંકરજી મહારાજની વાત કરી હતી કે મોટા મોટા ફંક્શનોમાં કે પ્રસંગોમાં જાય તો એ રામની જ વાતો કરે અને રામનું જ નામ લેવડાવે. એને ભગવાન પોતા રામ પ્રત્યે અતિ કહેવાય ને દ્રઢ આશરો એમ એમ ભગવાનનું નામ, ભગવાનની કથા, ભગવાનનું કીર્તન આ બધું શું છે? ભગવાનનો દ્રઢ આશરો છે. એ જ ગમે, એને ભગવાનનું નામ ગમે, એને ભગવાનનું જ કીર્તન ગમે, એને ભગવાનની જ કથા ગમે, અને આ બધા સાધનો છે એ બધાએ ભગવાનમાં હેત કરાવનારા અને દોષને ટાળનારા છે, દોષ ટાળનારા છે. એટલે અહીંયા સ્વામી આ મંત્ર આપણે મંત્ર ગાન કર્યું એમાં આપણે એક શબ્દ આવ્યો, આ મંત્રથી સદબુદ્ધિ જાગે, આ મંત્રથી તો ભૂત પિશાચ ભાગે, આ મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાશી જાય. આ મંત્ર એવો છે કે જે મંત્રથી સદબુદ્ધિ જાગે અને આ મંત્રથી ભૂત પિશાચ ભાગે. આ સત્સંગમાં સંપ્રદાયમાં કેટલા એવા પ્રસંગો છે, ભગવાનનું નામ લેવા માંડે તો કે આ ઓલો જે બેઠો છે ને ખૂણામાં એ મારું નામ લે છે કંઈક, એનાથી હું બળું છું એમ બોલો. નામ સાંભળવાથી એમ, અને એટલા પ્રેમાનંદ સ્વામી લખ્યું આપણે કીર્તન બોલ્યા ને, એ સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દિન કર દૂત જો, એ સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. પ્રેમાનંદ સ્વામી કે કોઈ શ્રવણે સાંભળે તો એ કંપે દિન કર દૂત. આ સત્સંગના ઇતિહાસમાં પણ ઘણા એવા પ્રસંગો છે કે સર્પદંશ થયો હોય, દહીસરાના કેસરા દાદા હતા, તો પોતે વાડી હશે અને વાડીએ ગામના લોકો પાણી ભરવા માટે આવતા હશે અને એક વાડીમાં સર્પ રહેતો હશે, સર્પદંશ થયો. એટલે બધાએ કે હાલો દાદા વાડી કંઈક દવાખાને લઈ ભૂજ લઈ જાય અને આ ફલાણી જગ્યાએ લઈ જાય. અને કેસરા દાદા કે મને ક્યાંય લઈ જાઓ, માં તમને મારામાં હેત હોય તો મને મંદિરે લઈ જાઓ. જેમ જેમ ભજન કરતા ગયા એમ ઝેર ઉતરતું ગયું. જો આ મંત્રથી સ્વામીની વાતોમાં લખ્યું કે કાળા નગનું ઝેર ઉતરી જાય એમ, અરે આ વિષય સંસારના વિષય ઉડી જાય એમ. આ મંત્રનું ભજન કરતા કરતા સ્વામી કે અંતરમાં વિષયો પડ્યા છે ને એ વિષયો ઉડી જાય એમ, આ મંત્રનો પ્રભાવ છે એમ. અને આ મંત્રથી કેટલા એના સ્વભાવો અને દોષો પણ ટળ્યા છે એમ. એવું કહેવાય છે નિર્ગુણદાસજી સ્વામીનું મંડળ હતું, 50-60 સાધુઓ સંતો સત્સંગમાં વિચરણ કરવા માટે નીકળેલા. એમાં એક સંતનો એવો સ્વભાવ કે જ્યાં જાય ત્યાં 3-4 ખીંતીઓ, ગામડાઓમાં જૂના સમયમાં શું હતું એમ, ઠેલી ઓલા ઠેલા ટીંગાડવા માટે કે પત્તર જોડી, તુમડાની પત્તર કે પૂજાની જોડી ટીંગાડવા માટે ખીંતીઓ રોકી દીએ એમ, આવો સ્વભાવ એમ. તે ગામે ગામ જતા હોય તો રોજ ડખો થઈને ઊભો રહીએ એમ. પણ આ સંતે મનમાં ધાર્યું કે મારે આ સ્વભાવ, મોટા સંત ગુરુ કહે છે કે લ્યા એ આ સ્વભાવ શું તું રાખે છે, હરિભક્તો દેખે, હરિભક્તોને દેખાય સારું ન લાગે ને, આ ઠીક નહીં, તો મારે આ સ્વભાવ ટાળવા શું કરવું એમ. પણ ક્યાંક મોટા સંતો થકી આગળ સાંભળ્યું હોય છે કે આ મંત્રથી આ જપ કરે ને તો એના સ્વભાવને, ગુરુ મહારાજ પણ ઘણી વખત કહે ને કે જે જપ કરે તો એની શું જાય, લપ જાય. તો નક્કી ઠેરાવ કર્યો એને કે મારે હવે બસ રાત્રે ભજન કરવું એમ. તો રાત્રે માથે ઓઢી, રાત્રિનો સમય હોય, અંધારું હોય, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય છે. મોટા સંત નીકળ્યા પેશાબ પાણી કરવા માટે, સંતો નિવાસમાં બધા જ્યાં ઉતારો કર્યો હોય છે ત્યાં સૂતા હોય છે. સાંભળ્યું કાને, એટલે આ કોણ અત્યારે? તો કે ઓલો ખીંતિયું વાળો. ખીંતિયું રોકે છે ને, ખીંતિયું ખીલા હોય ને, આપણે ગામડાઓમાં મંદિરોમાં ખીંતિયું હોય ને, શું કહેવાય ને, સ્ટેન્ડ, ખીંતિયું વાળો. એમ મોટા સંતના અંતરમાં એમ થયું, ઓહો એનો સ્વભાવ તો છે પણ આ, એટલે જઈને પગે લાગ્યા. કોણ? મોટા સંતો કે મહારાજનું ભજન કરે છે, આનો થોડોક સ્વભાવ છે. ઓલાના અંતરમાં પણ બહુ પશ્ચાતાપ થયો, એમ મોટા સંત મને પગે લાગ્યા. સવાર પડી, નિત્યકર્મમાંથી પરવાયરા, મોટા સંતે બોલાવ્યા, બોલાવીને દંડવત કર્યા, એટલે ઓલા રોવા માંડ્યા. એમ કોણ? જે સ્વભાવ હતો ને ખેતીઓ રોકવાનો, એ રોવા માંડ્યા. એમ મોટા સંતે કીધું, જાઓ એ તમે ભજન કર્યું છે ને, મહારાજ તમારો એ સ્વભાવ ટાળી દે. એ સ્વભાવ તો ટળી ગયો, એ સ્વભાવ તો ક્યાંય વિયો ગયો, પણ એ મંત્રનો જાપ અજપા જાપ થવા માંડ્યા. અને એટલા બધા જાપ કર્યા અને મહાતીર્થ રૂપ થયા એ સાધુ. જો આ મંત્રનો પ્રભાવ છે, કે પોતાના સ્વભાવ હોય એને પણ આ મંત્ર ટાળે છે. કામ ક્રોધાદિક દોષો કે બીજા કંઈક સ્વભાવો એને પણ આ ટાળનારા છે. અરે આ મંત્ર થી કરોડ કરોડના દેવા પણ ભગવાન સ્વામિનારાયણ ચૂકવવા ગયા છે. એમ વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા બુદેલખંડમાં એક ગામમાં જ્યાં ઉતરેલા નગરમાં, ત્યાં નગરની બહાર પાદરમાં શિવ મંદિર હતું. સંતો જ્યાં ઉતરેલા ત્યાં બાજુમાં શિવ મંદિર, તો એક વણિક ત્યાં રાજાના કોઈ વાંકમાં આવ્યા હશે અને એના રાજાએ કંઈક દંડ કર્યો હશે 1 કરોડ. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, ઓ મુસલમાન રાજા હતો, કાં તો આ કરોડ રૂપિયાનો દંડ ચૂકવી દે અને કાં તો હિન્દુ મટીને મુસલમાન થઈ જાય. આવું આપતકાળ આવ્યું. આને તો બધી સંપત્તિ વેચી, બધી જે કાંઈ મિલકત ઘરેણા ગાંઠું જે કાંઈ હતું સંપત્તિ, પણ કરોડ રૂપિયા દંડ કેમ પૂરો થાય ભાઈ? એમ થયું કે બસ હવે આ મંદિરે શિવ છે, મંદિર એની પાસે જાઓ અને આત્મહત્યા કરી લો, સુસાઇડ કરી લો, અને પ્રદક્ષિણા દેતો જાય અને બોલતો જાય, હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મન ખો હરામ થાશે. ત્યાં વ્યાપકાનંદ સ્વામી નું મંડળ સ્વામી ત્યાં નજીકમાં સાંભળ્યું કે કંઈક આપત્તિ લાગે છે, નહીં તો આવા શબ્દ ઉચ્ચાર કરે નહીં ને, મનખો હરામ થશે. એ ભાઈ શું છે તારે મુશ્કેલી? તો કે નહીં મને મરવા દો. અરે મરાતું હશે ભલા, જો અત્યારે બોલતા ચાલતા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે, એનો આશરો કર, લે વર્તમાન અને મંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા, તારો દંડ ભગવાન ચૂકવી દે હે. મોટા સંતના વચનમાં વ્યાપકાનંદ સ્વામી તો એવા સમર્થ હતા, મળાને બેઠા કરે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ અસરજકારી પ્રકરણમાં સ્વામીએ લખ્યું છે કે મુઈ ઘોડી બેઠી કરી, એના પ્રાણ પૂર્યા. દાહા ખાચરની બોટાદમાં દાહા ખાચર હતા, દરબારની ઘોડી પ્રાણ પ્યારી મૃત્યુ પામેલી અને એક મચ્છર પકડી અને ઘોડીને કાનમાં નાખ્યું, એનો જીવ એમાં મૂકી દીધો. બોલો, એવા સમર્થ અને એવા સંતના વચનમાં વિશ્વાસ આવ્યો મંડો ભજન કરવા ઘેરે જઈને. જ્યાં એનો સમય થયો, એક મહિનાની મુદત આપી હતી. અહીંયા ગઢપુરમાં મહારાજ વિરાજમાન હતા, ગઢપુરમાં ચિંતા થઈ. વાલે લીધો વણિકનો વેશ, વાણિયાનો વેશ લીધો, ભેળા બધા વાણોતર માણસો બધાએ. અને એ વખતે તો કોરી નાણું હતું ને, ચરણી ઓલા સિક્કા, ભેળા 8-10 વાણોતર. એટલે ભાઈ આ વાણિયાનો કોણ જામીનદાર છે, લઈ લ્યો, ગણી લ્યો, પૈસા ગણી લ્યો અને એનું ખત આપી દો અમને. એટલે એને અમે ચૂકવી આપી દઈએ. જ્યાં ઓલા પૈસા ગણતા હતા ને, રૂપિયા ખણંગ ખણંગ થતા હતા, એને એમ થયું કે આવા રૂપિયા ક્યાં ભાડા નથી આપણે તો. ભાઈ ક્યાંથી ભાડા હોય, આ તો ભગવાનની પેઢીના રૂપિયા હતા. એટલે કહેવાનું કે સ્વામિનારાયણ મંત્રથી બીજી શું સાધના કરી છે, અને એટલી સાધના ભગવાનના નામની. હો, એટલે ભગવાનના નામની સાધના જે જે કરી, જેણે જેણે કરી છે, ભલે બીજું જાણતા નહોતા. મધ્યના 35મા વચનામાં પણ મહારાજે 4 સાધનો બતાવ્યા છે, એમાં પણ એક સાધન કયું બતાવ્યું? ભગવાનનું નામ સ્મરણ કરવું, પોતપોતાના ધર્મમાં રહેવું, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ચરિત્રો ગાવા અને સાંભળવા. મહારાજ કે કલ્યાણનો આ સરળ ઉપાય છે. એ 4 ઉપાયમાં ભગવાનનું નામ સ્મરણ કરવું. મહારાજ કે જાજુ ન જાણતા હોય, ભગવાનનું ધામ કેવું છે, ભગવાન સગુણ છે કે નિર્ગુણ છે, ભલે કદાચ એ ન જાણતા હોય, આપણે જાજુ જ્ઞાન ન હોય, જાજુ ભણેલા કદાચ ન હોય, અને છતાંય પણ ભગવાનનું નામ લેતા શીખી જાય તો એ તરી જાય. પણ જીવને આડું શું આવે છે, વાલમવાલું શું છે આ જીવને? પોતાનો દેહ. આ દેહ છે ને, પોતાનું બોડી શરીર, એ વાલમવાલું છે. એમ એટલે હું અહમ એ ટળતું નથી એમ, અને હું ટળે ત્યારે ભગવાન છે ને એ દૂર નથી. હું ટળે હરી ઢોકળા તે ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. અહમ છે એટલે નામનો વિશ્વાસ આવતો નથી. તપ કરે, યજ્ઞ યજ્ઞાદિ કરે, સેવા કરે, એ સાધનો જ છે. પણ ભગવાનના નામ જેવું કોઈ સાધન જાજુ કંઈ જાણતા ન હોય, અને છતાંય ભગવાન કેટલા વારી જતા હોય. કારિયાણીમાં યજ્ઞ થતો હતો અને બધા બ્રાહ્મણોને દક્ષિણા આપતા હતા, પણ દક્ષિણા એવી રીતે આપતા હતા જેટલું ભણ્યા હોય ને, કોઈ 1 વેદ, કોઈ 2 વેદ, કોઈ 3 વેદ, કોઈ 4 વેદ, અને એના ઉપરથી સરનેમ પડી, દ્વિવેદીન, ત્રિવેદીન, ચતુર્વેદીન. કે તમે કેવા બ્રાહ્મણ? તો કે ભાઈ અમે ચતુર્વેદી બ્રાહ્મણ, અમે ત્રિવેદી, અમે દ્વિવેદી. તો એક બ્રાહ્મણ મહારાજ બધાને આપતા હતા, કોઈ કે અમે 1 વેદ ભેણા છીએ, 1 ખોબો દક્ષિણા આપે, ખોબો ભરીને. હો, કોઈ કે 2 તો 2 વેદ. એમાં એક બ્રાહ્મણ આવ્યા, એ ભૂદેવ તમે કેટલું ભણ્યા છો? તો કે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ ભૂદેવ તમને પૂછીએ છીએ તમે કેટલું ભણ્યા છો? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ પછેડીમાં રૂપિયા હતા ને, મહારાજ કે તમારું ઓલો પાથરો રૂમાલ, મહારાજ ઢગલો કરી દીધો. મહારાજ કે આ ભૂદેવ છે ને બધી વિદ્યા ભણી લીધી, અને બધા વેદ ભણ્યા, ભણાઈ ગયા એમ. જોવો તો ખરા, અને કેટલાય સંતોના ઇતિહાસોમાં અને કેટલાય સત્સંગીઓના ઇતિહાસમાં આપણે સાંભળ્યું છે, આપણે જોયા છે, જાણ્યું છે. અરે શાસ્ત્રીજી મહારાજ હતા, અને શાસ્ત્રીજી મહારાજે આજે પ્રસંગ જાણ્યો કે આજના દિવસે 1972 માક્ષર સુધી એકાદશી શાસ્ત્રીજી મહારાજે પાર્ષદી દીક્ષા લીધી. આજના દિવસે બાલમુકુંદાસજી સ્વામી થકી. સ્વામી હતા હયાત, અને 72ની એન્ડમાં સ્વામી ધામમાં ગયા બાલમુકુંદાસજી સ્વામી. પછી એમના પિતાશ્રી હતા પૂર્વાશ્રમમાં, ભૂરા હતા દાદા, એ લેવા માટે આવ્યા કે હવે અર્જણનું કોણ ગુરુ હતા, એ તો વિયાઈ ગયા ત્યારે પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. જો એમને કીધું કે અમે અર્જણના છીએ, હે તમે એમ ન માનતા કે અર્જણનું કોઈ નથી એમ. એમનું નામ અર્જણ, સ્વામીનું પુરાશ્રમનું નામ. અને અમે અર્જણને સાધુતાના ગુણ અને ભગવાનમાં ભગવાનના ગુણ શીખવશું, તમે એ ચિંતા કરતા નહીં. અને પછી આપણે જાણીએ છીએ એમ સારંગપુરમાં કષ્ટભંજનદેવના સાનિધ્યમાં ગોપીનાથજી મહારાજ સ્વામીએ, પુરાણી ગોપીનાથદાસજી સ્વામીએ એમને દીક્ષા અપાવી અને ધર્મજીવનદાસજી સ્વામી એવું નામ આપ્યું. તો સ્વામીએ પણ નર્મદા કાંઠે સંકલ્પ કરેલો કે આ શરીરના 3.5 કરોડ રૂવાડા છે એમ, તો એટલો જપ કરવા એવો ચાણોદ નર્મદા કાંઠે, બેસો વાંધો નહીં, ચાણોદ નર્મદા કાંઠે સ્વામીએ સંકલ્પ કરેલો કે આટલા આપણે મંત્ર જાપ કરવા. અને આપણે જાણીએ છીએ એમ 3.5 કરોડને બદલે સ્વામીએ લગભગ 9-10 કરોડ મંત્ર જાપ કરેલા જ. વડતાલમાં 7 વર્ષ સુધી અભ્યાસ કરતો, ભણતા ભણતા સ્વામી કે રજાના દિવસો હોય ત્યારે 6-6 કલાક, 6-6 કલાક સુધી હરિકૃષ્ણ મહારાજની પાસે બેસતા. બપોરે ઠાકોરજી પોઢી જાય ને તો પાર્ષદોને કહી રાખવું હોય કે આજે રજાનો દિવસ છે, તું અહીંયા ભજન કરીશ, તમે બંધ કરી અને નીકળી જઈજો. તો સ્વામીએ 6-6 કલાક સુધી 8-8 કલાક આવી રીતે ભજન કર્યું. અને એ ભજનના પ્રતાપે આજે પણ આપણા જે ગુરુકુલના બધા સ્થાનો છે એમાં પણ હરિભક્તો હોય, વિદ્યાર્થીઓ હોય, કેટલું ભજન થાય છે. આજે સુરતમાં હોય તો આજે આજના દિવસે લગભગ 2 લાખ કલાક, 2 લાખ કલાક ધૂનની પૂર્ણાહુતિ આજે પૂર્ણ થશે એમ. બોલો, છેલ્લા 23 વર્ષથી, આ 24મું વર્ષ શરૂ થશે, 23 વર્ષથી ધૂન ચાલુ છે અખંડ. એવી રીતે રાજકોટ ગુરુકુલ હોય, જુનાગઢ ગુરુકુલ હોય, હૈદરાબાદ હોય, સુરત હોય, જે જે આપણા સ્થાનો છે બધામાં કેટલું ભજન થતું હોય. એ મોટા પુરુષે એ મંત્રનો એટલો જાપ કર્યો, એ ભજનના પ્રતાપ. એટલે ગુરુ મહારાજ ઘણી વખત કહેતા હોય કે આ ગુરુદેવના ભજનનો ધક્કો છે એમ. એના કારણે બાઈઓ ભાઈઓ, હરિભક્તો, વિદ્યાર્થીઓ, આ બધા એટલું બધું ભજન સ્વયંભૂ એમ, કોઈ સહેજ જાહેરાત થઈ હોય તો દંડવત એટલા થતા હોય, માળા એટલી થતી હોય, પુરસ્ચરણ અનુષ્ઠાનો એટલા થતા હોય, યજ્ઞ થતા હોય, અખંડ ધૂનો થતી હોય, તો આ બધું એ જ મંત્ર જાપ ભજનના પ્રતાપે આજે આ બધાય સત્સંગીઓ પણ વિશેષ, વિદ્યાર્થીઓ સંતો બધા વિશેષ ભજન કરે છે. તો આ મંત્રનો પ્રતાપ એવો છે. અરે માંગરોળમાં જ્યારે મહારાજ વર્ણિવેશે પધાર્યા, આ સ્વામિનારાયણ મંત્ર તો રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે જાહેર કર્યો, પણ એ પહેલાં જાહેર કર્યો હતો. જ્યારે મહારાજ વર્ણિવેશે માંગરોળમાં ડોસા ભાવે પધાર્યા ત્યારે ગોવર્ધન ત્યાંના રામાનંદ સ્વામીના શિષ્ય હતા, એ ગામના પાદરમાં આવ્યા અને આ બટુક બ્રહ્મચારી વર્ણિરાજને જોયા, નીલકંઠ વર્ણિને. મહારાજ ફરતા ફરતા હજી માંગરોળ પૈગા હતા, લોજ હજી પૈગા નહોતા, એટલે જઈને નમો નારાયણ કર્યા. વર્ણિરાજ સંકલ્પ થયો કે આવા વર્ણિરાજને કંઈક આપણે ભોજન કરાવીએ તો સારું. અને પ્રસંગ એવો હતો કે પોતાના ફઈ, પુતળી ફઈ, એ મહારાજ એમના ધામમાં ગયા, એમનું કારજ હતો, કારજનો પ્રસંગ હતો. એટલે અંતરમાં એવી ભાવના થઈ કે આવા વર્ણિરાજને, બ્રહ્મચારી મહારાજને જમાડીએ એમ. ભગવાન છે એ ખબર નહોતી, એટલે મહારાજ આમ સાન કરી, હા ભોજન કરશું. એટલે પોતાના ઘેરેથી કારજમાં સુખડી બનાવેલી અને ગાંઠી આવે છે, તો ગરમ ગરમ સુખડી અને ગાંઠિયા લઈ અને પડિયામાં લાવ્યા. એટલે મહારાજે કીધું કે આ ગરમ ગરમ સુખડી અત્યારમાં? તો કે વર્ણિરાજ બ્રહ્મચારી મહારાજ, એ મારા ફઈ છે ને એ ધામમાં ગયા છે ભગવાનના. એટલે મહારાજ ઘડીક સ્થિર થઈ ગયા. મહારાજ કે ધામમાં નથી ગયા તો એ તો નરકમાં ગયા છે. રો રો, અરે હોય કાંઈ? ગોવર્ધનભાઈ કે, તો કે તમારે ખાતરી કરવી હોય તો તમને દેખાડું. મહારાજે સમાધિ કરાવી અને મોકલ્યા. જ્યાં મોકલ્યા ત્યાં તો એલા યમના દૂતો બધા મારવા આવ્યા, એટલે ભાગીને આવ્યા. અહીંયા તો યમના દૂતો, અરે વર્ણિરાજ તમે કંઈક દયા કરો, આ શું આવું એવું પાપ થઈ ગયું? તો કે ગુરુદેવનું દ્રવ્ય ઓળવી લીધું હતું. રામાનંદ સ્વામી ફરતા હશે સત્સંગમાં અને કોઈ ભક્તોએ સોનું આપ્યું હશે તો સ્વામીને એમ કે હવે સાથે સાથે ક્યાં ફેરવવું? અને વિશ્વાસુ ભક્ત હતા પુતળીબાઈ, એમના શિષ્ય હતા રામાનંદ સ્વામીના. તો કે તમે રાખો અને આશ્રમમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે અમે મંગાવી લઈશું. વર્ષ દાડો ગયો અને પછી રામાનંદ સ્વામીએ માગ્યું, પણ ઓલી કહે ને ધન આવ્યું ને એટલે મતી ફરી ગઈ. ઓળવી લેવાનો ભાવ થયો, અરે ગુરુદેવ મેં તમને ફલાણી જગ્યા ફલાણા સમયમાં આપી દીધું છે. રામાનંદ સ્વામી જાણી ગયા કે આમની મતિ બગડી છે એમ, બોલ્યા નહીં કાંઈ અને લીધું નહીં. એ પાપે કરીને રૌરવ નરકમાં ગયા હતા. એટલે વર્ણિરાજને બ્રહ્મચારી મહારાજ બ્રહ્મચારીને વર્ણિ નીલકંઠ વર્ણિને પ્રાર્થના કરી કે તો એની કંઈક મુક્તિ થાય એનો કંઈક. તો તમે જાઓ. તો કે પણ હું તો ગયો હતો પણ બધા યમના દૂત મને મારવા આવ્યા હતા. તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, નામ લેજો, તમને કાંઈ નહીં કરે. ગયા પાછા ગોવર્ધન અને મંડ્યા મોટા ઊંચા હાથથી, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાં તો યમના દૂતો બધાય મંડ્યા. બળવાન ધર્મરાજ પાસે ગયા, બોલો એક આવ્યો છે મૃત્યુ લોકમાંથી અને નામ બોલે છે અને અમે બળીએ છીએ. હે, નામ બોલે છે અને અમે બળીએ છીએ. ત્યારે ધર્મરાજા આવ્યા અને પછી વાત કરી બધી, સમાધિમાંથી જગાડ્યા, મહારાજની પાસે આવ્યા. મહારાજ એની મુક્તિ કરો. મહારાજ કે હવે બદ્રિકાશ્રમમાં જાહે તપ કરી અને હવે શુદ્ધ થઈને પછી સત્સંગમાં જન્મ લઈને પછી ભગવાનના ધામમાં જાહે. હે, એટલે આ પ્રસંગ, આ મંત્ર હજી તો વર્ણિ વન વિચરણમાં હતા, ફરતા હતા ત્યારે એ મંત્ર આપેલો. એ મંત્રનું ભજન કરાવી અને પછી તો સત્સંગમાં આવ્યા. જેતપુરમાં ગાદીએ બેઠા, પછી સૌરઠમાં વિચરણ કરતા હતા. અગતરાય પધાર્યા તો ભીમભાઈ મારડિયા, આપણે મિતેશભાઈ મારડિયા છે ને અહીંયા, એમના પેઢીના પરંપરાના ઓ દાદા. એટલે ભીમભાઈએ કીધું, મહારાજ એ અમારે આ લોકમાં એવો રિવાજ હોય, કેવો? નવો રાજા આવે ને ગાદીએ બેસે ને તો જેલ છે એ દૂધે ધોઈ નાખે. દૂધે ધોઈ નાખે એટલે ઘનશ્યામભાઈ ગુના માફ કરી દે એમ, જે ગુનેગાર હોય ને એને છોડી દે. અને મહારાજ તમે આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પધાર્યા ગાદીએ બેઠા તો કેટલાય જીવ યમપુરીમાં સબળે છે. એટલે સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીને સામે શાન કરી એમ, સ્વામી જાઓ ક્યાં? જમપુરીમાં. અરે મહારાજ મારું હું અહીંયા કામ? મહારાજ કે આ મારા મંત્રનું ભજન કરજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશો, બધા જીવ છે ને એ યમપુરીમાંથી છૂટી અને અભયપદને પામશે. અને કહેવાય છે મુક્તાનંદ સ્વામી આપણે પદમાં લખ્યું, સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખા જમગણ રે કર ઘસી પસ્તાય, એ નારાયણ પ્રબળ પ્રતાપ છે. સ્વામી નારાયણ મુખે ઉચ્ચરે તેને જન્મ મરણ જમનો ભય જાય એ નારાયણ પ્રબળ પ્રતાપ છે. આ મંત્ર સ્વામી કે મુખેથી ઉચરે તો એના માથેથી જન્મ મરણ અને જમનો ત્રાસ વહી જાય. ભગવાનની મૂર્તિ તો મંગળકારી છે, આપણે મંગલાચરણ બોલીએ છીએ ને, વાણી મંગળ છે, બધી જે કહે ભગવાનના અંગ અંગ એક મંગળ છે, પણ ભગવાનનું નામ પણ મંગળ છે. એમાંય ભગવાને આ મહામંત્ર આપ્યો સ્વામિનારાયણ, એ પણ અતિ મંગળકારી છે. એટલે પવિત્ર દેહે અપવિત્ર ગેહે, આ સમરો સદાય, આ ભગવાનનો મંત્ર સમરવા જેવો છે. કદાચ બીજું ના આવડતું હોય ને તો એ ટેવ પાડવી, ન આપણે રડતા હોય, દેહની ક્રિયા કરતા હોય, સ્નાન વિધિ કરતા હોય ને, હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘણી વખત આપણે વાત કરતા હોય. અમે ફરતી ધૂન લઈને ગયા હતા ત્યારે એક પ્રસંગ બનેલો. ભેસણ ગામ છે, ભેસણ, આ ભેસણ જ 85 કે 90 વર્ષના દાદા હતા, કે મને બીજું કઈ આવડે નહીં, કે સ્વામી મને વંદુના પદ, આજ મારે ઓરડના પદ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું કે. એટલે કોઈ કે કીધું કે સ્વામી આ દાદા છે ને એ હરફ કોઈને કઈ દંશ થયો હોય, 20 દંશ થયો હોય તો ઉતારે છે એમ. એટલે હું ગોવિંદ સ્વામી હતા, આપણે અહીંયા ભંડારી સ્વામી ગોવિંદ સ્વામી આવ્યા હતા ને, એટલે મેં પૂછ્યું એમ કે દાદા તમને શું મંત્ર આવડે છે એમ. તો કે મા બાપ અમને શું મંત્ર આવડે એમ, હું તો કંઈ ભણ્યો નથી, મને તો બીજું વાંચતા નથી આવડતું, આ કીર્તનો આવડે છે, બોલું છું એ સાંભળી સાંભળીને એમ, હું તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું અને કોઈક આવે તો મહારાજને યાદ કરું અને ભગવાનને ધરાવી અને લે આ પાણી, આ પાણી પી જાય, પ્રસાદીનું પાણી છે, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે, જા આટલું કરું છું, બોલો. બાપા મળેલા અમને, ઓ આપણે જોઈએ તો હાવ નિખાલસ ને નિર્દોષ લાગે એમ. 85-90 વર્ષની ઉંમર હતી, પણ જ્યાં સુધી જીવા ત્યાં સુધી કેટલાયના સર્પદંશ, કેટલાયના વિસીના આજુબાજુના ગામડાઓમાંથી પણ આવતા કે ભેસણમાં ફલાણા બાપા એ સર્પ ઉતારે છે એમ. આપણને ખબર નથી, કારણ કે અનુભવ થયો નથી ને, પણ આ મંત્રનો પ્રભાવ, જેમ દર્શનથી આપણા દુષ્કૃત ટળે છે, એમ સ્વામી કે આ નામનો પણ બહુ મોટો પ્રભાવ છે એમ. જેને જેણે આ નામ જપ્યા અને જપે છે એને જરૂર અંતરમાં આ લોકની પણ ક્યાંક આદિ વ્યાધિ કે કામના હોય તો એ ભગવાન કામના પણ પૂરી કરે છે એમ. એટલે આ મંત્રનો મહિમા એવો છે કે જો લેતા આવડી જાય. આપણે બીજું ઘણું બધું કરીએ છીએ, પણ ભગવાનનું નામ સ્મરણ થતું હોય, નારાયણ ધૂન્ય થતી હોય તો અંતરમાં એટલો બધો ભાવ ન થાય એમ. અહીંયા પણ આપણે જોતા હોય, અત્યારે તો કોરોના છે, કાળ ચાલી રહ્યો છે, પણ જ્યારે સારું હતું ત્યારે પણ સભા ચાલે શરૂ થતી હોય તો અહીં કીર્તન ભક્તિ થઈ જાય, ભગવાનની ધૂન પૂરી થઈ જાય, હજી તો કથા ક્યાં શરૂ થઈ છે. હે ભગવાનના નામનો પણ એટલો મહિમા છે. અને આપણે જાણીએ છીએ એમ પ્રહલાદની પાસે શું હતું ભાઈ, ભગવાનનું નામ હતું એમ. અરે ક્યાધુ એ ભગવાનનું નામ લેવરાવી લેવરાવીને દુશ્મનનું નામ લેવરાવી, દુશ્મન માનતા હતા ને, એના કશી બધું દુશ્મન માનતો હતો એમ, વિષ્ણુને દુશ્મન માનતા હતા એમ. તો જતા હતા તપ કરવા અને પોપટ હશે નારાયણ બોલ્યો એમ, એટલે કે અપશુકન થયા મારે એમ, એટલે પાછા આવ્યા. તો કે પતિદેવ તમે તપ કરવા જતા હતા ને કેમ પાછા આવ્યા, તો કે પણ મોલો મારો દુશ્મનનું નામ લેતો હતો પોપટ. અરે પોપટ શું લેતો હતો, તો કે નારાયણ નારાયણ. આવી રીતે વારે વારે નામ રટાવ્યું, તપ તજી ત્રિયા ભજી, તપ તજીને આવ્યા અને સ્ત્રીને સ્ત્રીને ભજ્યા, એમ સ્ત્રીને સાથે રાગ કર્યો એમ, અને નામ લેવરાયું ને એના સંસ્કાર પડ્યા, એના થયા પ્રહલાદ, એના ભક્ત પ્રહલાદ થયા. અસુર કુળમાં ઉપીના ભક્ત પ્રહલાદ અકામ, જેને કોઈ આ લોકની કામના જ નહીં. અને નારાયણનું નામ એવું લીધું, પોતે તો લીધું પણ પોતાની સાથે ભણનારા પાઠશાળામાં વિદ્યાર્થીઓ હતા ને, ઓલા ગુરુદેવ આગા પાસા હોય ને, અને પ્રહલાદ શું ભણાવે, નારાયણનું નામ ભણાવે કે મિત્રો એ આ નામ જેવું કોઈ બળ્યું નથી હો, આ નામ લેશો ને તો તમને કોઈ કાંઈ કરી નહીં શકે. અને વાત હાવ સાચી છે, આ સ્વામિનારાયણ મંત્ર ભગવાનનું નામ એવું છે કે કાળ કર્મ અને માયા પણ દૂર રહીએ. જેના મુખમાં નામ છે ભગવાનનું સ્વામિનારાયણ, હે અરે કોઈ તમે સત્સંગી હો અને કોઈ બિન સત્સંગી, કોઈ એનો અંતકાળ હોય, એમના દૂતનો આવવાનો ટાઈમ થઈ ગયો હોય, કાળનો સમય થઈ ગયો હોય, તો એ છેટા જઈને ઊભા રહીએ. આ એટલો નામનો પ્રતાપ છે હો, નામનો તો પ્રતાપ છે, પણ નામ લેતો એ ભક્ત હોય ને, એ ભગતનું કોઈ નામ લે ને તો એ જમ છેટા રહીએ, તો નામનો કેટલો પ્રતાપ ભાઈ, એના ભગતનો આટલો પ્રતાપ હોય તો નામનો કેટલો મહિમા. એટલે ભગવાનનું નામ છે ને એવી ટેવ પાડવી, હે હાલતા ચાલતા ખાતા પીતા, હે ઉઠતા બેસતા, હે મહારાજ હે સ્વામિનારાયણ. ખિલાવડમાં ફાટસરબા ત્યાં સૌરાષ્ટ્રમાં ઉના તરફ ખિલાવડ ગામ છે, હે કરશન બાપાની વાત તો ઘણી વખત આપણે કરી છે. તો સતત બજારમાં હાલા જતા હોય, સુખી હો મોટો પરિવાર, 70-80 માણસો એક જ કુટુંબ એક જ રસોડે જમનારા, એટલો મોટો પરિવાર, પણ મોટા સંતો થકી શાસ્ત્રીજી મહારાજમાં પણ અતિ હેત, અને સ્વામીનો સમાગમ પણ કરતા, બ્રહ્મસત્ર હોય, પ્રસંગો જપયજ્ઞો હોય તો એમાં પણ આવતા, અને પકડાઈ ગયેલું. તો સતત એટલો મોટો પરિવાર હોય, બધા વ્યવહાર એટલો હોય, મોટી ખેતી હોય, અને લાખોના આસામી, અને છતાંય આપણે જોઈએ જેમ મોરનું કંઠ હાલતો હોય ને ગળું, એમ સતત ઘેરેથી મંદિરે જતા હોય, મંદિરેથી ઘેરે આવતા હોય, મંદિરમાં બેઠા હોય, અરે પોતાના ઘરમાં રૂમમાં બેઠા હોય, તો સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાત્રે સૂતા હોય પડખા ફરે, હે મહારાજ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંતો પૂછે કે બાપા તમને એમ કે થાક ન લાગે, સતત તમે રટના કરતા હોય, તો કે સ્વામી થાકનું શું કહો છો, એ અતિ અતિ આનંદ થાય છે એમ, જેમ જેમ નામ લેતો જાઉં છું એમ થાય છે હજી નામ લઈ લઉં, હજી નામ લઈ લઉં, એમ સમય ઓછો પડે છે એમ બોલો. અને હમણાં 3-4 વર્ષ પહેલાં જ મહારાજના ધામમાં ગયા, હે પણ મહારાજનું ભજન કરતાં કરતાં, એટલે આ મંત્રનું જેણે જેણે જપ કર્યો એને બહુ મોટો લાભ. એટલે આ મંત્ર જ મહારાજે આપેલો આજના દિવસે, એ મંત્રનું જેટલું ભજન થાય એટલા જ આપણા અંતરના મેલ, અંતરના દોષ ટાળવા માટે, આપણા સ્વભાવ ટાળવા માટે, જેમ આપણે ભગવાનની મૂર્તિનો આશ્રય છે એમ નામનો પણ આશ્રય કરે ને, ભગવાનની કથાનો આશ્રય કરે ને, તોય પણ જીવનું બહુ મોટું કામ થઈ જાય. બે દિવસ પહેલાં પૂજ્ય દેવપ્રસાદ સ્વામી એ જ વાત કરી હતી એમ કે કદાચ બીજું ના આવડતું હોય ને તો ભગવાનનું નામ લેતા શીખી જવું, પણ આપણે બીજું શીખીએ છીએ પણ આમાં પ્રતીતિ નથી આવતી. જોઈએ છીએ આપણે કે આ નામથી જ ભવપાર થયા છે એમ, નામથી તરી ગયા છે એમ, જાજુ જાણતા નહોતા, જાજુ ભણેલા નહોતા, બીજું જ્ઞાન નહોતું, અને છતાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં ભગવાનની પાસે પહોંચી ગયા, પરમપદને પામી ગયા છે. એટલે આ આજના દિવસે આ 220મો મંત્ર દિન મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે વિશેષ આપણને આ મંત્ર જપવાનું, રટવાનું, અંતરમાં આપણને પ્રતીતિ આવે કે આ મંત્રનો બહુ પ્રભાવ છે. ઘણા પ્રસંગો આપણે સાંભળ્યા છે, સાંભળીએ છીએ કે જાજુ કાંઈ જાણતા નહોતા અને આ મંત્રનું જાપ કરતા હતા અને દેહભાવથી પર થઈ ગયા હતા એમ. જ્યાં સુધી આપણે દેહભાવમાં રહીને કરીએ છીએ ત્યાં સુધી એવો ફાયદો પણ થતો નથી. દેહભાવ મૂકીને હું કરું છું એ ભાવ મૂકીને ભગવાનનું નામ લઈએ, સવાર સાંજ તમે ગ્રહસ્થ હોય, બિઝનેસ ધંધા હોય, જોબ હોય, છતાં પણ સવાર સાંજ એવી ટેવ પાડો અને જ્યારે જ્યારે ટાઈમ મળે, અત્યારે તો ઓલા કાઉન્ટરની સિસ્ટમ આવી ગઈ છે, કાઉન્ટર આવી ગયા છે, કાઉન્ટર રાખીએ અને ભગવાનનું સ્મરણ કરતા જઈએ, તો જે સ્મરણ કરશો એનો બહુ મોટો લાભ છે. એટલે ભગવાનનું નામ છે એ અતિ મંગળકારી છે અને જન્મ મરણથી છોડાવનારું, જન્મ મરણથી અને જમના ત્રાસથી ભવ ભટકણથી પણ મુકાવનારું છે. એટલે એ નામ લેતા આ સ્વામિનારાયણ મંત્ર એવો મહાબળીઓ મંત્ર છે. સ્વામી કે વિષયના ઝેર ઉડી જાય, વિષય ઉડી જાય, એમ સર્પના ઝેર તો ઉતરી જાય પણ વિષયના ઝેર પણ ઉડી જાય. એવા કેટલા એવા સત્સંગમાં પણ એવા સંતો અને ભક્તો જેને બીજું કાંઈ આવડતું નહોતું પણ ભગવાનનું નામ અને ભગવાનની સેવા એ કરતા આવડી ગયું હતું. આપણે સેવા તો કરતા હોય, દાન પણ કરતા હોય, યજ્ઞ આદિ કરતા હોય, બીજું ઘણું કરતા હોઈએ છીએ, પણ ભગવાનની નામ લેવાની ન લેતા હોય તો એક માળા બે માળાથી શરૂઆત કરવી, જરૂર અંતરમાં આપણને શાંતિ થાય. કારણ કે ભગવાનનું નામ છે ને આપણા તાપને સમાવનારું છે. એટલે આજના દિવસે મહારાજને મોટા સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે વિશેષ ને વિશેષ આપણને એવી સદબુદ્ધિ જાગે કે એ મંત્ર જાપવાથી વિશેષ મહારાજના થઈને રહીએ, આ લોકના કંઈક સુખ દુઃખ આવે તો પણ વિશેષ ભજન કરીએ. આપણે પૂજ્ય જોગી સ્વામી હતા તો કંઈક લોક ભક્તો કંઈક આવે દુઃખ હોય તો સ્વામી કે લ્યો એ સ્વામિનારાયણનું ભજન કરજો, મહારાજ તમારું સારું કરશે એમ. અને એટલાથી જ ભજન કરે અને મહારાજ એમનું દુઃખ ટાળતા, પહેલાં ટાળતા હતા અને આજે નથી ટાળતા એવું નથી, આજે પણ આ મંત્રનો પ્રતાપ અવિરત ચાલુ જ છે, દેશમાં હોય કે વિદેશમાં હોય, ગમે ત્યાં બેઠા હોય. અરે કોઈ જીવ મૃત્યુ પાયમાં હોય એની પાછળ પણ આપણે નામ સ્મરણ કરીએ તો એનું પણ ફળ એ આત્માને જરૂર પહોંચતું હોય છે. એટલે ભગવાનના નામનો બહુ મોટો મહિમા છે. દેવાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, નંદ સંતોએ કીર્તનોમાં પણ ભારોભાર એનો મહિમા વર્ણવ્યો છે, એમ આપણા મંત્રમાં પણ આ મંત્રનો ભાવ જ્યારે જ્યારે અવસર મળે, સમય મળે, જ્યારે જ્યારે જાહેરાત થાય ભજન કરવાની, ત્યારે એ તકને આપણે જવા ન દઈએ, ચૂક એ તકને આપણે વધાવી લઈએ અને ભજન કરીએ તો જરૂર આપણા અંતરમાં આપણે શાંતિ થાય અને આપણા અંતરના તાપ પાપ એ સમી જાય. એટલે ભગવાનનું નામ, ભગવાનનો આ મહામંત્ર, એના જપનો બહુ મોટો પ્રતાપ છે. એટલી વાત કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્ય દિને પૂજ્યપાદ ભગવચરણદાસજી સ્વામીએ નામ મંત્રનો મહિમા આપણને કહ્યો. અખંડ ભજન કરવાની ટેવ આપણા અંતરમાં પાડીએ. વાલા ભક્તજનો, આપણી સત્સંગ પરીક્ષા આ વર્ષની 2021ની પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા. એમાં સત્સંગ સૌરભ ભાગ 2 એમના 1-8 પ્રસંગો છે. પહેલાં 4 પ્રસંગોનું આપણે રિવ્યૂ આગળના સત્સંગોમાં કરેલું. આજે 5મો પ્રસંગ, મોરજને માર્ગે. મોરસ એટલે ખાંડ, ગુજરાતીમાં મોરસ કહે ને. મોરજ એક ગામ છે. એમના માર્ગે જતા મહારાજ એક પ્રસંગ બનેલો, એ પ્રસંગ આ કથામાં વર્ણવ્યો છે. પ્રસંગ એવો હતો, શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે મહારાજ બારા વિસ્તારમાં, એ ગુજરાત સાઈડનું એટલે કે ચરોતર નોર્થ ગુજરાતમાં બારા વિસ્તાર આવેલો છે સાબરમતીની આજુબાજુમાં, એ વિસ્તારમાં આપણે બુધેજ છે, બુધેજ પણ બારા વિસ્તારનો પ્રદેશ ગામ છે, તો એ બુધેજના બુધેજમાંથી મહારાજ ગોલાણા, સોરી બુધેજથી મોરજ જતા હતા, તો રસ્તામાં ગોલાણામાં ગોલાણાનો આરો, ગોલાણાનો આરો એટલે શું, ગોલાણા ગામ હશે અને એનો આરો એટલે ત્યાંથી ઉતરી અને સાબરમતી પાર થવાતી હશે એટલે આરો કહેતા હશે. તો એ ગોલાણાને આરેથી શ્રીજી મહારાજ અને કાઠીસ્વારો મોરજના મોરજ ગામને રસ્તે જતા હશે આગળ. ત્યાં રસ્તામાં અચાનક જ મારો મારો પકડો પકડોના અવાજ આવ્યા જોર જોરથી, એ કંઈ ભાગી જવાનું જ જોઈએ નહીં, એને જોર જોરથી બૂમો સંભળાતી હતી, ઘોડાના ડાબલા સંભળાતા હતા. કાઠી દરબારો તો બધાએ ઘડીક ડરી ગયા, અને ઘણા તો હોય એટલા બધા સુરવીર ન હોય, સુરા ખાચર કે સોમલા ખાચર ને અલૈયા ખાચર એ થોડા બડકમદાર ને સુરવીર, પણ અમુક નાના ભક્તો હોય તો કોઈક તો ઘોડા ઉપરથી પણ નીચે ગબડી ગયા એવા ભયંકર અવાજો થતા હતા. થોડો સાંજનો સમય હશે, સંધ્યાનો સમય હશે. મહારાજે પછી બધા દરબારોને ધીરજ આપી, શાંત થાવ, બીજા બધાના ઘોડા પણ ઓલા ઘોડાના ડાબલા સંભળાના ને આ ઘોડા પણ આમ તેમ ભાગવા માંડ્યા, એટલે મહારાજે બધાને થોડા શાંત પાડ્યા. અને મહારાજની માણકી અલૈયા ખાચરનો રોજો અને સોમલા ખાચરની તાજણ ઘોડી, આ ત્રણ હતા, ત્રણ ઘોડી ઘોડા, એમને કાંઈ ન થયું, થોડા સ્થિર રહ્યા. બીજા બધા એના દરબારોના જે ઘોડા હતા ને આમથી તેમ ભાગવા માંડ્યા. આ ત્રણેય ઘોડીને એક રોજો ઘોડો, બે ઘોડીને રોજો ઘોડો, એ ત્રણેયના ત્રણેયના નામ યાદ રાખવાના. મહારાજની માણકી તો આપણને યાદ છે, અલૈયા ખાચરનો ઘોડો તો એનું નામ શું હતું, રોજો ઘોડો. રોજો એક જાત છે પર્ટિક્યુલર, અત્યારે કૂતરાના નામ પાડે એમ નામ નથી પર્ટિક્યુલર, નામ તો પાછ દરબારો બધા ઘોડી ગાયો ભેંસો બધાના પાડતા હોય, પરંતુ એ રોજો ઘોડો પણ એ વખતે જાતવંત ઘોડા કહેવાતા. અત્યારે જેમ મર્સિડીઝ ને રોલ્સ રોય ને મોટી મોટી સારી સારી કારો હોય ને એમ. અને સોમલા ખાચર પાસે કઈ ઘોડી હતી, તાજણ ઘોડી. એ ત્રણેય થોડા જાતવાન ઘોડા ને, જાતવાન કુળ એટલે એ થોડા સ્થિર રહ્યા. અને ત્યાર પછી મહારાજે કે બધાએ પૂછ્યું, મહારાજ શું થયું, ક્યાં કોઈ દેખાતું નથી ને અવાજ ક્યાંથી આવે છે. મહારાજે વાત કરી કે પૂર્વે એક વખત અહીંયા ઘમસાણ યુદ્ધ થયેલું, અને યુદ્ધમાં જે શૂરવીરો હતા અને એમણે સામે જીત લીધી અને શૂરવીરતાથી મરી ગયા, એ તો સ્વર્ગે ગયા, પણ જે કાયર થઈને ભાગ્યા હતા અને પાછળથી શત્રુઓના ઘા લાગ્યા અને મર્યા, એ બધા અવગતિએ ગયા અને અહીંયા ભૂત થઈને રહ્યા. પણ સૈનિકો હતા એટલે હવે અહીંયા આજ આ રસ્તે કોઈ આવે ને તો ક્યારેક ક્યારેક એમાં ખાસ તો ઘોડા અને ઘોડેસવારો લઈને કોઈ નીકળે, આખું જૂથ નીકળે, ત્યારે એ લોકો બધાને ડરાવે છે. મહારાજ કે એમ, સુરાખાચર કીધું, મહારાજ એમ હોય તો તમે કામ કરો, આ બધા જે ભૂતો છે એનો ઉદ્ધાર કરો. મહારાજ સોરી સોમલા ખાચરે એમ કીધું, સોમલા ખાચરે કીધું, મહારાજ આ અવગત્યાનો ઉદ્ધાર કરો, નહીં તો હજુ એ કેટલાયને આ વાટે વાટે એટલે કે આ રસ્તે રત્રાસ આપશે. એટલે મહારાજે કીધું, સારું જળ લાવો. એટલે સોમલા ખાચર અને નાજા જોગ્યા એ બંને દોડતા દોડતા ઘોડાને લઈ ઘોડાને દોડાવતા, બાજુમાં કે તળાવ હશે, તળાવમાંથી પાણી લઈ આવ્યા, ગાળી અને તાજું પાણી મહારાજને આપ્યું. મહારાજે એમાંથી થોડું પાણી જળ ધરાવ્યું પીધું, અને પછી બીજું પાણી મહારાજે હાથમાં લઈ છંટકાવ કર્યો. ત્યારે ઓલા બધા જે ભૂતો હતા એ મહારાજ પાસે દિવ્ય રૂપે આવ્યા, અને મહારાજે બધા પ્રયત્નો ઉદ્ધાર કર્યો અને ભદ્રકાશ્રમમાં મોકલા. અને મહારાજે આશીર્વાદ આપ્યા, જાઓ તમે તપ કરી પાછા સત્સંગમાં જન્મ ધારણ કરી અને ભગવાન અમારું ભજન કરી અને પછી તમે તમારો ઉદ્ધાર થશે. તો આવી રીતની આ વાત છે. અને મહારાજ ત્યાંથી મોરજ પધાર્યા. મોરજમાં ગોકળદાસ ગઢવી, મોરજના હરિભક્ત હતા એ વખતના ગોકળદાસ ગઢવી, એમને ઘેરે મહારાજે રાત્રિ નિવાસ કર્યો. તો આ પ્રસંગ છે મોરજ ગામને માર્ગે. એમાં મહારાજે અવગત્યા જે બધા દરબારો હતા એ બધાનો ઉદ્ધાર કરેલો. ટોટલ આપણે અત્યાર સુધીમાં પાંચ પ્રસંગોનું રિવ્યૂ કર્યું. પહેલો પ્રસંગ હતો વરિયાળીનો વધાડ નથી કર્યો. બીજો પ્રસંગ હતો સંતની સમય સૂચકતા. ત્રીજો પ્રસંગ અમારું પારખું તો કરતા જાઓ. અને ચોથો પ્રસંગ તરબૂચ અમે નથી મંગાવ્યા. અને આ વખતે આ પાંચમો પ્રસંગ મોરજીને માર્ગે. પહેલા પ્રસંગમાં પ્રેમજી શેઠની વાત છે, બીજા પ્રસંગમાં સંતની સમય સૂચકતા એમાં શાંતાનંદ બ્રહ્મચારી એમની વાત છે, ત્રીજા પ્રસંગમાં અમારું પારખું તો કરતા જાઓ એમાં બ્રાહ્મણોએ મહારાજને આ સૃષ્ટિની સૃષ્ટિ કેમ ચાલશે એની થોડી ચિંતા કરી હતી એ પ્રસંગ છે. ચોથો પ્રસંગ છે તરબૂચ અમે નથી મંગાવ્યા, એ એક દેવી પૂજક એ વખતે જેમને વાઘરી કહેતા, વાઘરી જ્ઞાતિના દેવી પૂજક એમના એમણે સંતોને તરબૂચ જમાડ્યા એનો પ્રસંગ. અને ચોથો આ મોરજીને માર્ગેનો પ્રસંગ. સંક્ષિપ્તમાં થોડા પ્રશ્ન કરું, બધા ભક્તોને લગભગ યાદ જ હશે, છતાં થોડું રિવ્યૂ થઈ જાય. પ્રેમજી શેઠ ક્યાં ગામના હતા? ધ્રોળના. પ્રેમજી શેઠ ધ્રોળના ધ્રોળના હતા. ધ્રોળ ક્યાં આવ્યું? ભાદરાની બાજુમાં. અને મહારાજ ક્યાં વિરાજમાન હતા? ભાદરા. ધ્રોળ ગામના કોણ શેઠ હતા? પ્રેમજી શેઠ. શાંતાનંદ બ્રહ્મચારીને સદગુરુ પદ આપ્યું એ આચાર્ય મહારાજનું નામ શું હતું? વિહારીલાલજી મહારાજ. શાંતાનંદ બ્રહ્મચારીને ક્યાં ગામમાં સદગુરુનું પદ આપ્યું? રાજકોટમાં. રાજકોટ દાણાપીઠ મંદિરમાં એ વખતે ગ્રહસ્થ કોઠારી હરિભક્ત હતા એનું નામ શું હતું? પારેખ કરશનજીભાઈ. પછી ક્યાં ગામને ગોંદરે બ્રાહ્મણોએ મહારાજને આ સંસારનો વેલો આગળ વધશે કે કેમ એની ચિંતા વ્યક્ત કરી હતી? પીપળાવ. કઈ નદીના કિનારે દેવી પૂજકે સંતોને તરબૂચ આપ્યા હતા? ભદ્રાવતી, ભાદર. દેવી પૂજકને ગુણ આવ્યો તે સંત મંડળ ક્યાં સંતનું હતું? કૃપાનંદ સ્વામીનું. તો આપણે આગલા ચાર પ્રસંગોના પ્રશ્નો સંક્ષિપ્તમાં લીધા. વાલા ભક્તજનો, આવતા ગુરુવારે 14 તારીખ છે મકર સંક્રાંતિનો પુણ્ય પવિત્ર સમય. આ સમય છે એ અત્યંત શુભ પ્રસંગ છે. ઉત્તરાયણ કહેવાય. સૂર્ય અત્યારે દક્ષિણમાં છે, એ ઉત્તર અયનમાં જશે, તો એનો પ્રથમ દિવસ છે અને અત્યંત શુભ કાળ છે. આપણે કથા સાંભળીએ છીએ ભીષ્મ પિતામહ, એમનું બાણ શિયા તો કેટલા સમય પહેલાં થઈ હતી, પણ એ રાહ જોતા હતા દક્ષિણાયનમાં મારે દેહ નથી મૂકવો, હું ઉત્તરાયણમાં દેહ મૂકવો છે. અને ઉત્તરાયણના દિવસે એમણે દેહ ત્યાગ કર્યો. તો આ મકર સંક્રાંતિનો દિવસ, ઉત્તરાયણનો દિવસ આપણી સંસ્કૃતિમાં દાનનો પર્વ કહેવાય. ભગવાનને માટે, સંતોને માટે, ભગવાનના ભક્તોને માટે, ગરીબો માટે એક દાન કરવું એ આ દિવસે બહુ પુણ્યનું કાર્ય છે. એમાં એ વિશેષ ભગવાન સંતો એમને માટે કંઈક દાન કરીએ તો વિશેષ અનંત ગણું એનું ફળ મળે છે. અને આખા સંસારમાં, અત્યારે આખી પૃથ્વીમાં જ્યાં જ્યાં ભારતીયો હશે એ ઉત્તરાયણના દિવસે દાન કરતા હોય છે. એમાં વિશેષ દાન ધન વગેરેનું તો ઠીક છે, પણ બ્રાહ્મણો સાધુ સંતોને જમાડવાનું વધારે પુણ્ય હોય છે. તો આ નિમિત્તે ઘણા બધા ભક્તો દર વર્ષે નાની મોટી ગ્રોસરી વગેરે લાવે છે, પણ અત્યારે ખાસ બધા ભક્તોને સૂચના, ઉત્તરાયણના દિવસે અહીંયા દર્શન ખુલ્લા હશે, દર્શન કરવા માટે ભક્તો આવી શકશે. પરંતુ ગ્રોસરીમાં હમણાં અત્યારે સત્સંગ આપણો બંધ છે. ગયા વર્ષે એક સાથે ઘણો બધો ઘઉંનો લોટ આવી ગયેલો, ત્યારે તો સત્સંગ શરૂ હતા એટલે વાંધો નહોતો, પણ પછી અત્યારે વપરાય નહીં. અને એ આપણો જે ગ્રોસરી હોય તમે ભાવથી લાવેલા હોય એ ઘણીવાર વેસ્ટ જાય, તો અમુક ચોખા છે, દાળ છે, લોટ, ઘી છે, તેલ છે, આવી બધી વસ્તુ જે બગડે નહીં એવી વસ્તુ અહીંયા ડોનેશનમાં લાવી શકાય. એ સિવાય તમારી શ્રદ્ધાશક્તિ પ્રમાણે કદાચ ડોનેશન અહીંયા પાવતી ફાળીને પણ કરી શકાય, પરંતુ અમુક વસ્તુ જે લોટ વગેરે જે જાજો સમય ચાલે નહીં એવી વસ્તુ ન લાવવા ખાસ બધા ભક્તોને વિનંતી. આ મકર સંક્રાંતિના પુણ્ય પવિત્ર કાળે અમારે ભરતભાઈ ગજેરા, કિશોરભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા આ પરિવારે સંકલ્પ કર્યો છે કે આખા વર્ષમાં 12 મહિના છે તો 12 મહિનાનો સત્સંગ અમારા પરિવાર તરફથી. એમણે 12 મહિનાનો દર મહિને એક એક સત્સંગ એમણે લખાવ્યો છે. મારા ભક્તજનો, અત્યારે આપણી સભામાં અમારે યોગેશભાઈ સરાઈ પધાર્યા છે એમના પરિવાર સાથે. આપણે તાળીથી બધા ભક્તો એમને વધાવીશું. યોગેશભાઈ અત્યારે કોરોના છે, ત્યાં પેલી ખુરશી ઉપર બેઠા છે. પૂજ્ય સ્વામી અત્યારે ચાંદલો નહીં કરે કારણ કે કોરોના છે એટલે થોડુંક રિસ્ટ્રિક્શન છે, પરંતુ એ પરિવાર આ મૂળ પંજાબના છે પણ ગુજરાતમાં મોટા થયા એટલે ગુજરાતી સમજે છે. અમારે વડોદરામાં એ રહેતા, વડોદરામાં અમારે ચંદુભાઈ ચૌહાણ, એમના સુપુત્ર રવિન્દ્રભાઈ વગેરે એમના પરિવારના કોન્ટેક્ટથી એમના રવિન્દ્રભાઈના દીકરા વગેરે ત્યાં હૈદરાબાદ ભણતા, તો એમના કોન્ટેક્ટથી એક સંપર્કમાં આવેલા. અહીંયા અમેરિકામાં હતા ત્યાર પછી ઘણા વર્ષો સુધી એમનું ડોનેશન ત્યાં હૈદરાબાદ ગુરુકુલમાં રેગ્યુલર જતું. અહીંયા આવ્યા પછી અહીંયા આપણે ડલાસ ગુરુકુલમાં પણ એમની ઘણી સેવાઓ આવી છે. આજે આપણી સભામાં પધાર્યા છે. મહારાજને પ્રાર્થના કરીએ કે યોગેશભાઈ અને આખો પરિવાર એમને ભગવાન સર્વ રીતે સુખી સંપન્ન રાખે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. મારા ભક્તજનો, આજનો આ પવિત્ર દિવસ સ્વામિનારાયણ મહામંત્ર જયંતિ, આજના દિવસે અગાઉ પણ વાત કરી હતી એમ ઘરે ઘરે બધા ભક્તોએ ખૂબ ભજન કર્યું છે. એમાં અત્યારે લગભગ 51 કલાક 60-60થી વધારે કલાકનું હરિભક્તોએ ઘેરે ઘેરે રહી અને ભજન કર્યું છે. ગુરુકુલમાં પણ 4 કલાકની ધૂન થઈ, સાથે સાનન્ટોનિયાના ભક્તોએ પણ 12 કલાકની સાંકળી ધૂન કરી. એ સિવાય ન્યૂજર્સી, શિકાગો, કેલિફોર્નિયા આપણા બધા સેન્ટરોમાં ભક્તોએ ખૂબ ભજન કર્યું છે. મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને આ બધી ભજન ભક્તિ કરવાની પ્રેરણા અને બળ વિશેષને વિશેષ અર્પતા રહે. વાલા ભક્તજનો, બંધુના પદો આવતા મહિને માર્ચમાં બંધુના પદની જયંતિ આવે છે. આમ તો એ જયંતિ આપણે ઉજવતા નથી, પણ મહારાજના આપણે ગઈ વખતે વાત કરી હતી એ દિવ્ય અંગ તિલચિહ્નના અને મહારાજની લીલાઓના એ ધ્યાનના પદો છે, તો એનું વિશેષ આપણે ગાન કરીએ. અત્યારે ઘણા બધા ભક્તો એ ગાનમાં લાભ લઈ રહ્યા છે. ગઈ વખતે વાત કરેલી કે તમને લિંક મોકલવામાં આવશે, પરંતુ એટલા માટે નહોતી મોકલી, આ સાંકળી ધૂનની લિંક પણ હતી એટલે કદાચ કન્ફ્યુઝ થાય એટલા માટે, પણ આજે ફરી વંદુના પદની લિંક મોકલવામાં આવશે. બહેનોના ગ્રુપમાં તો ઘણા સમયથી શરૂ થઈ ગયું છે, પણ પુરુષ ભક્તો પર્સનલી કરવાનું છે. ઘરના સભ્યોની જરૂર નથી, પર્સનલી વંદુના પાઠ જેટલા થાય એટલા કરી શકો, તો એના માટે વંદુના પાઠની આજે લિંક મોકલે એમાં બધા ભક્તો જોઈન્ટ થઈજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજના પરમ પવિત્ર દિવસે આપણી સભાના જે પણ યજમાનો છે એમની ખાસ યાદી લઉં. સૌ પ્રથમ એવા પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ બી કાકડિયા, જેમણે એમના દીકરીના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. સાથે શ્રી કિરણભાઈ માંગરોળિયા, જેમણે એમના બંને દીકરા સોહમ ભગત અને અર્જન ભગત એમના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. સાથે શ્રી અજયભાઈ શેલડિયા, જેમણે શિવમ એમના દીકરા શિવમના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. અને આપણા યરલી સ્પોન્સર એવા શ્રી અશ્વિનભાઈ બાબરિયા તથા પરિવાર મહારાજને પ્રાર્થના કરીએ કે આ સૌ યજમાન પરિવારોનો સર્વ રીતે સત્સંગમાં બળ્યા થાય, સત્સંગમાં આગળ વધે. એ સાથે અત્યારે થાળ અને આરતી સ્તુતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચોગાડો રે મીઠી

त्वां नतः सर्वपापशमनं भूयो विवन्दामहे साक्षात् त्वां प्रसमीक्ष योगनिलयं जाता कृतार्थाभृशम् Thank you.